પર આવે છે ત્યારે આગળના યુગ માટે ફરીથી કોઈક નવા સાધનોની અપેક્ષા રહે છે, જેમ આપણા પણ દેશની અંદર સમય પરિસ્થિતિ બદલાય તેમ જૂના કાયદાઓ હટીને નવા કાયદાઓ આવી જતા હોય છે, એવી રીતે સૃષ્ટિમાં પણ ભગવાન ઉદ્ધારના સાધનોને બદલે છે. કલિકાલ જે વખતે પ્રવૃત્ત થયો તે વખતે ભગવાને આપણા શાસ્ત્રમાં આવે છે કે આરંભમાં ધર્મ છે એ ચાર પગવાળો હતો, ક્રમે ક્રમે ધર્મના ચાર પગોમાંથી એક એક પગ ખંડિત થતાં અંતિમ એક પગવાળો ધર્મ બચી ગયો. એ ધર્મ કયો? કલિકાલમાં દાન. હવે દાન માત્ર રહી ગયું, તે સિવાયના ધર્મના અંગો છે એ જીર્ણ થઈ ગયા, ખંડિત થઈ ગયા. તો કાલ છે એ ધીમે ધીમે કઠિન થતો જાય છે. ભગવાને એ વસ્તુ જોઈ કે કલિકાલ છે એ એકંદરે વિપરીત કાલ છે, અનેક રીતથી જીવોને પથભ્રષ્ટ કરનારો છે, ઉદ્ધારના માર્ગથી દૂર લઈ જનારો છે, ત્યારે ભગવાને કૃપા કરીને દ્વાપરના અંતમાં કલિકાલના અંદર ઉદ્ધારની ભૂમિકા બાંધવા માટે અવતાર ધારણ કર્યો. જ્યારે ભગવાન ભૂતલ છોડી અને સ્વધામ પધાર્યા તે વખતે કલિનો સ્પર્શ થયો. કલિના સ્પર્શ થતાં સમસ્યા એ આવી પડી કે કલિકાલના જીવો કેવી રીતે પોતાનો ઉદ્ધારનો રસ્તો શોધશે, એ માટે ભગવાને પોતાના વાંગ્મય રૂપ શાસ્ત્ર ગીતા ભાગવતને પ્રકટ કર્યા. એ ગીતા ભાગવતની અંદર નિરૂપિત સિદ્ધાંતો અનુસાર યદી મનુષ્ય પોતાનું જીવન જીવે તો એ વિપરીત કાલમાં પણ પોતાનો ઉદ્ધારનો રસ્તો શોધી શકે છે. પરંતુ આ ઉદ્ધારના રસ્તાઓ પણ બધા જીવોના માટે કામ કરી શકે એવા નથી, કેમ કે સૃષ્ટિની અંદર સાધન માર્ગ જેમ છે એવી રીતે આ સૃષ્ટિમાં એક ધર્મી નિષ્ઠાનો ફલમાર્ગ પણ ભવ્યે પ્રગટ કર્યો છે, તેના અનુકૂળ જીવોને પણ પ્રગટ કર્યા છે. એટલે જે જીવોની અંદર સાધન નિષ્ઠા છે, પોતાના પુરુષાર્થ ઉપર પોતાના ઉપર દારોમદાર રાખી શકે એ જાતની મનોવૃત્તિ છે, એમના માટે તો કોઈ સાધન માર્ગ ઉપયોગી થઈ શકે. પરંતુ જેમ કોઈ પર્વતારોહણ કરનારા છે એમને કોઈ કેડી કે કોઈ ચીલો બતાવવામાં આવે તો એ ચડી શકે, પણ જે ગુડન ખટોલાની અપેક્ષા રાખતા હોય એ લોકો માટે શું? એમના માટે તો માર્ગ એવો જોઈએ કે જે એમને ઉપાડીને કોઈક જગ્યાએ લઈ જાય. એમ આ સૃષ્ટિમાં એવા પણ જીવાત્માઓ છે કે જેમને સાધન નિષ્ઠા નથી પરંતુ ભગવાનની અંદર જ સાધન બુદ્ધિ છે, એટલે ભગવાન સ્વયં એમનો ઉદ્ધાર કરે તો જ એ ઉદ્ધાર એમને પસંદ આવે એવો છે. નાનું બાળક જિદ્દ કરે, એ ચાલતા શીખી ગયું હોય પરંતુ એને એવી અપેક્ષા હોય કે એ મા બાપ છે એના ગળે ચૂંટીને પછી એને ગોદીમાં લઈને એને જાય તો જ જાય, એટલે એ ચાલતા આવડતું હોય તો પણ તપ કરીને નીચે બેસી જાય કે ના મને તેડી લ્યો. તો એવા જીવો પણ ભગવાનના આ પુષ્ટિ સૃષ્ટિના રૂપમાં છે કે જે ભગવાન પાસે એવી અપેક્ષા રાખે કે નહીં અમને તેડી લ્યો તો જ અમે ચાલીશું, તો જ અમે પહોંચીશું. તો એવી સ્વરૂપ નિષ્ઠાવાળા ધર્મી નિષ્ઠાવાળા જીવો માટે આ શાસ્ત્ર કે શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો છે પૂરતા નહીં હતા. એ ઉપાયો ગર્ભિત રીતે શાસ્ત્રમાં કહેવાયેલા હોવા છતાં પણ એ માર્ગરૂપથી પ્રકટ ન હતું એ સાધન કે ઉપાયો. એટલે ભગવાને એ વસ્તુ જોઈ કે આ કાર્યને કરવા માટે તો મારી જે વાક્પતિ વૈશ્વાનર મહાપ્રભુ સિવાય બીજું કોઈ સમર્થ નથી, એટલે પ્રભુની લીલા સૃષ્ટિમાં ભગવાને મહાપ્રભુને આજ્ઞા કરી. અને એ આજ્ઞા એ હતી કે જે ભક્તિશાસ્ત્ર છે, પુષ્ટિમાર્ગ છે, એને આ શ્રીમદ ભાગવતમાંથી એનો ઉદ્ધાર કરી અને આપ ભૂતલના પુષ્ટિજીવોના માટે પ્રકટ કરો. મહાપ્રભુજી આ વાતને સુબોધનીજીના આરંભના મંગલાચરણમાં નિરૂપણ કરે છે, અર્થમ તસ્ય વિવેચિતુમ નહિ વિભુર વૈશ્વા નરાદ્વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષતનું માં વ્યાસવચ્છીપતિ દત્વાજ્ઞાંચ કૃપાવલોકન પટુર્યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમી વ્યાસસ્ય વિષ્ણો પ્રિયમ. ત્યાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને જોયું કે વાક્પતિ વૈશ્વાનર મહાપ્રભુ સિવાય આ શાસ્ત્ર છે એના ગુણાર્થને પ્રકટ કરવા માટે બીજો કોઈ સમર્થ નથી એવું જ્યારે જાણ્યું ત્યારે મને આજ્ઞા કરી કે જેમ વેદવ્યાસે ભગવાનની વાણીરૂપ ભાગવત છે એને પ્રકટ કર્યું તે રીતે મનુષ્ય દેહ ધારણ કરીને આપ આ શ્રીમદ ભાગવતના ગુણાર્થને અનેક રીતે પ્રકટ કરો કે જેથી આધુનિક પુષ્ટિજીવો જે મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા ઉપદ્રુતાહા એવા છે, સુમંદ મતીવાળા છે એવા જે અને અલ્પ આયુષ્યવાળા છે, મંદ ભાગ્યવાળા છે અને અનેક ઉપદ્રવોથી ગ્રસિત છે, તો એવા અલ્પ આયુષ્ય અલ્પ સામર્થ્યવાળા જીવો છે એ પણ આ ગૂઢ શાસ્ત્ર છે એના અર્થને સરળતાથી સમજી અને એને અનુસરી શકે. આ ભગવાનની પ્રથમ આજ્ઞા શ્રી મહાપ્રભુજીને લીલા સૃષ્ટિમાં થઈ અને એનું પાલન કરવાના ભાગરૂપે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. જે વખતે પ્રકટ થઈને શ્રી મહાપ્રભુજી આ કાર્યને શરૂ કર્યું, ઇતિહાસ ઘણો લાંબો છે શ્રી મહાપ્રભુજીનો, જે રીતે પ્રાકટ્ય થયું, જે રીતે શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને એમને એકમ શાસ્ત્રમ દૈવિકી પુત્ર ગીતમ એ ચાર સિદ્ધાંતો ભગવાન પાસેથી પ્રાપ્ત થયા. એ પ્રાપ્ત થઈ ગયા પછી ફરીથી અષ્ટાક્ષર અને બ્રહ્મસંબંધ મંત્રની પ્રાપ્તિ શ્રાવણસ્યામલે પક્ષે સિદ્ધાંત રહસ્યમાં કહેલા અનુસાર ત્યાં આપણે પ્રાપ્ત થયું. એ રીતે સંપ્રદાય વ્યવસ્થિત થયો અને એ દરમિયાનમાં પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે આપે 3 વખત ભારતનું પરિભ્રમણ કર્યું. એ પરિભ્રમણ દરમિયાન ભાગવતના યથાર્થ અર્થને સમજાવવા માટે સુબોધનીજીનું અને આમ તો યદ્યપિ શ્રી મહાપ્રભુજીએ સપ્તધા વ્યાખ્યાન કર્યું છે, એમાં સૌથી પહેલાં શ્રી મહાપ્રભુજીએ એક સંક્ષિપ્ત ટીકા વિવેચન, જેને સૂક્ષ્મ ટીકા કહેવી હતી, એનું ભાગવતના 18,000 શ્લોક ઉપર આપે લેખન કર્યું. એ લેખન કર્યા પછી શ્રી મહાપ્રભુજીએ ઓર વિસ્તૃત લેખન કરવા માટે સુબોધનીજી ટીકા છે એ લખવાનું શરૂ કર્યું. પણ આ દરમિયાનમાં ભગવાને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે આપ આ કાર્યને બંધ કરો. ઘણું થયું. એક વખત જ્યારે ભગવાનની આજ્ઞા થઈ ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમ વિચાર્યું કે આનો તાત્પર્ય એમ છે કે જલ્દીથી પૂરું કરો. એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ સ્કંદથી આરંભ કરી અને તૃતીય સ્કંદ પૂર્વંત જે વ્યાખ્યાન લખ્યું હતું એને છોડીને 10મા સ્કંદને આરંભ કર્યો. ફરીથી શ્રી મહાપ્રભુજીને આજ્ઞા થઈ કે હવે આપ આ કાર્યને બંધ કરો. તે વખતે શ્રી મહાપ્રભુજી છે એ ફરીથી 4થા સ્કંદથી અધૂરું કામ છે એને શરૂ કરવાની ઈચ્છાથી થયા. તે દરમિયાનમાં 2 એવી મોટી ઘટના ઘટી. એક તો શ્રી મહાપ્રભુજીએ જે સૂક્ષ્મ ટીકા લખી હતી 18,000 શ્લોક ઉપર એ ગાયબ થઈ ગઈ, નષ્ટ થઈ ગઈ, જે કંઈ પણ કારણ હોય એના. પરંતુ શ્રી મહાપ્રભુજીએ એવું માન્યું કે આ કોઈ કેમ કે લીલા માટે સૃષ્ટિ છે, એ જે કહેનારો આચાર્ય છે એ આ ઘટનામાં પણ લીલા સિવાય બીજી કોઈ વસ્તુ ન જોઈ શકે. એટલે 18,000 શ્લોક ઉપરની જે કોમેન્ટ્રી હતી એના માટે મહાપ્રભુજીએ એક શબ્દ વાપર્યો છે, ભગવદ ઈચ્છયા તિરોહિતા જાતા. ભગવાનની ઈચ્છા આવી હતી એટલે ખોવાઈ ગઈ. માણસ આત્મહત્યા કરી લે, આપણા જેવો કોઈ માણસ હોય ને એ જગ્યાએ 18,000 શ્લોક ઉપર કોમેન્ટ્રી કોઈ લખે અને ગાયબ થઈ જાય તો માણસની શું દશા થાય. આપણે દૂધ ઉકાળ્યું અને ઉભરાઈ જાય ને તો પણ આત્મહત્યાનો વિચાર આવી જાય, એ તો બાજુમાં જ મળે કે ફ્રીજમાં પડ્યું હોય. પરંતુ એટલું થાય તો પણ હતાશા આવી જાય. 18,000 શ્લોકની વ્યાખ્યા છે એ તિરોહિત થઈ ગઈ, એમાં ભગવદ ઈચ્છા માની. તે સિવાય શ્રી મહાપ્રભુજીના સ્ટેનોગ્રાફર તરીકેનું જે કામ, લિપિક તરીકેનું કામ માધવ ભટ્ટ કાશ્મીરી કરી રહ્યા હતા, એમને પણ કોઈ ચોરે તીર માર્યો અને એમનો ગોલોકવાસ થયો. આ 2 ઘટના એવી થઈ કે જેને શ્રી મહાપ્રભુજીએ ભગવાનનો સંકેત માન્યો કે માત્ર ભગવાને મને એમ ચીલાચાલુ આજ્ઞા નથી કરી, પરંતુ ગંભીરતાથી શ્રી મહાપ્રભુજીને કોઈ ભગવાન આજ્ઞા કરી રહ્યા છે. આ વખતે એમના મનમાં જે મનોમંથન ચાલ્યું, ભગવાને 3જી વખત આજ્ઞા કરી કે હવે તો બિસ્તરા પોટલા સમેટીને ઘર ભેગા થઈ જ જાઓ, દેહ દેશ લોક ગોચર દેહ દેશ પરિત્યાગની જે આજ્ઞા થઈ, એટલે શ્રી મહાપ્રભુજીના મનમાં જે વિચારના મોજા ઉછળ્યા હતા એમાં વિચાર એટલા માટે પ્રસક્ત થયો કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન જે થયું એ ઉલ્લંઘન છે એ દોષરૂપ ગણાય કે કેમ. એ દોષરૂપ યદી છે તો એનાથી ભગવાન મારા ઉપર ક્રોધિત થઈને ક્યાં મારો પરિત્યાગ તો નહીં કરી દે, મને જે સ્થાન પૂર્વમાં પ્રાપ્ત હતું એનાથી મને ચ્યુત તો નહીં કરી દે. આ જાતના વિચારો છે એ શ્રી મહાપ્રભુજીના મનમાં ચાલી રહ્યા છે. યદ્યપિ શ્રી મહાપ્રભુજીના માટે આ જાતનો કોઈ પ્રશ્ન નથી, કેમ કે નિરોધ લક્ષણ ગ્રંથમાં આપ બહુ સ્પષ્ટ નિરૂપણ કરે છે, અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીંગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામી તે. અને આ જ ગ્રંથના ઉપસંહારની અંદર પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિત્તમ પ્રતિ યદા કરણે ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. તમે પુષ્ટિજીવો ભગવત ભક્તો, આ જે મેં તમને વાત સમજાવી છે એને સારી રીતે સમજીને સાંભળીને તમે નિશ્ચિંત થાઓ. એટલે શ્રી મહાપ્રભુજી પોતાના વિષયમાં તો આશ્વસ્ત છે કે એવી જાતનો કોઈ તિરસ્કાર કે ફલની અંદર કોઈ જાતનો વિલંબ કે વ્યવધાન છે એ ભગવાન એમના માટે કરવાના નથી. એ તો પ્રભુ સ્વરૂપ પ્રકટ થયેલું છે, પરંતુ લોક શિક્ષાર્થ આ વસ્તુ શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે. એમાં નિમિત્ત માત્ર પોતાના સાથે થયેલી ઘટનાને બનાવી રહ્યા છે. એટલે અર્જુનને સન્મુખ રાખીને જેમ અન્ય જીવોના માટે ભગવાને ઉપદેશ કર્યો છે, એમ શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને સન્મુખ રાખી અને ભક્તોના અંતઃકરણને અહીંયા એનું પ્રબોધન કરી રહ્યા છે. તો જે કંઈ પણ છે પણ મનોમંથન તો શ્રી મહાપ્રભુજીના સાથે થયેલી ઘટનાને લક્ષ્યમાં રાખીને જ થઈ રહ્યું છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી હવે જે સ્થિતિ ઉપર આવ્યા છે ત્યારે મહાપ્રભુજીના સામે પોતાની જે અવસ્થા છે એ છે કે ભગવાનની આજ્ઞા પહેલી વખત થઈ તે સ્થિતિમાં એ આજ્ઞાના અનુસરણ કરવું કે ન કરવું આ વિચાર કરવાનો અધિકાર એક જીવનો કેવી રીતે હોઈ શકે? એ આપણો વિચાર કરવાનો હક્ક જ નથી કે આપણે પ્રભુની આજ્ઞાનું અનુસરણ કરવું કે ન કરવું કે અન્ય રીતે એને સમજવાનો પ્રયાસ કરવો. આ જીવાત્માનું સ્વરૂપ છે એ ભગવદ્ દાસત્વ છે અને દાસનું કર્તવ્ય છે સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનું. એમાં ભગવાને કહ્યું છે, એમાં ભૂતલનો ત્યાગ કરીને સ્વધામમાં પધારવો એનો અર્થ તમને સોંપેલું કામ તમે ઝડપથી પૂરું કરો, આ જાતનો અર્થ તમે કેવી રીતે તારવી શકો? આમ શ્રી મહાપ્રભુજી પોતાને પૂછી રહ્યા છે. અને એ પૂછવા પાછળનું કારણ એ છે કે આપણે પોતાને ભગવદ્ દાસથી કંઈક વિશેષ સમજી લીધા છે પોતાની જાતને. આ જ એકમાત્ર પરિસ્થિતિ છે કે જે ભગવદ્ આજ્ઞાના પાલનથી આપણને વિમુખ કરી રહી છે. એટલે શ્રી મહાપ્રભુજી હવે એ વાત ઉપર આવી રહ્યા છે કે હે મારા અંતઃકરણ, તું એ વાતને ધ્યાનથી સમજ કે કૃષ્ણથી વિશેષ આ સૃષ્ટિમાં બીજું કંઈ નથી. અને કંઈ વિશેષ નથી એટલે કૃષ્ણની આજ્ઞાનું પાલન કરવું કે ન કરવું એમાં વિચારને કોઈ અવકાશ નથી. આપણું સ્વરૂપ સેવકનું છે અને સેવકનું કર્તવ્ય સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનું છે આંખ મીચીને, એમાં કોઈ વિચારને અવકાશ નથી. આ રીતે આ ગ્રંથનો ઉપક્રમ છે. એટલે વસ્તુતો દોષવર્જિતમ કે કૃષ્ણાત્પરમ નાસ્તિ દૈવમ એમ અચાનક જે ઉપક્રમ થયો છે એ ઉપક્રમ અહીંયા કોઈ સંદર્ભમાં છે જે ઐતિહાસિક ક્રમથી આપણે અત્યારે જોયું છે. હું એમ સમજું છું કે અહીંયા આપણે 10 મિનિટનો વિરામ કરી લઈએ અને તે પછી આગળનું સત્ર ચલાવીશું. આજે બધાને ખબર હશે આ ગ્રંથનું નિરૂપણ સાથે કરતાં પછી છેલ્લા 1.5 કલાકમાં આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉપર થોડી પ્રશ્નોત્તરી કરીશું. એટલે એક સૂચના ખાસ એ છે કે જે લોકો આમાં અભ્યાસ કરીને આવ્યા હોય એ લોકો થોડાક આગળ આવીને ને બેસે જેથી એ માઇકને લેવા આપવામાં જે અવ્યવસ્થા થાય છે એ ન થાય. અહીંયા આપણે થોડો વિરામ કરી લઈએ, આગળ વધારીને પછી જેમ અવકાશ મળશે તે રીતે પ્રશ્નોને પણ લઈશું. કેટલાક પ્રશ્નો વિષય સંબદ્ધ છે, કેટલાક પરચુરણ પ્રશ્નો છે. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત્પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. હે અંતઃકરણ, મારું વાક્ય મારા વચનો સાવધાનીથી સાંભળો. એ કૃષ્ણથી પર શ્રેષ્ઠ દોષવર્જિત અન્ય કોઈ દૈવ નથી. આ જે નિરૂપણ છે એ જે સંદર્ભમાં કરવામાં આવ્યું છે એ આપણે વિચાર્યું, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કે ભગવાનની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા, શ્રીમદ્ ભાગવતનું વ્યાખ્યાન પ્રકટ કરતાં પાછા પધારવાની ભગવાનની આજ્ઞા થઈ એ કાર્યને બંધ કરીને. એ બે આજ્ઞા થવા છતાં પણ ભગવાન શ્રી મહાપ્રભુજીએ એનું પાલન નહીં કરીને પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. વસ્તુતઃ એ જે કાર્ય ચાલુ રાખ્યું છે એ લીલામાં થયેલી આજ્ઞાના પાલનના રૂપમાં આપે બીજી બે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું, કારણ કે લીલામાં થયેલી આજ્ઞા સમગ્ર ભાગવતના અર્થને પ્રકટ કરવાની હતી અને એ કાર્ય પૂરું ન થયું એટલે શ્રી મહાપ્રભુજીએ પછીથી થયેલી બે આજ્ઞા છે એનું ઉલ્લંઘન કર્યું. પણ પ્રભુની આજ્ઞાના ઉલ્લંઘનને કારણે મનમાં એક અપરાધ બોધ થયો છે અને એનું સમાધાન અહીંયા શ્રી મહાપ્રભુજી વિચાર દ્વારા કરી રહ્યા છે. શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોકુલનાથ પ્રભુચરણ, શ્રી રઘુનાથ પ્રભુચરણ, વ્રજરાજજી અને શ્રી હરિરાયજી, આમ આટલી આના ઉપર સંસ્કૃત ટીકાઓ છે અને દરેક વ્યાખ્યાકારોએ પોતપોતાના ભાવ મુજબ આ આખા ઘટનાક્રમનો અને એમાં